હા ઉપયોગ ચૂક્યા બનું દાદા, રાત છોડીને ટાઈમ વેસ્ટ ઓફ ટાઈમ એનર્જી કર્યો ને, તો બધા એ નહીં કરે ચાલતી, એ બધા એક રેડી છે ને, હા નુકસાન નથી એ કરતા રીતે બાકી છે, હા એટલે લેબ ગ્રો કર્યો. તો પણ જેને જેને ઉપયોગમાં બહુ રહ્યો હોય તેને ઉપયોગ ચૂક્યા દાદા, એ તો બધા પહેલા જે જેમ કે સોશિયલ સર્વિસ વાળા લોકો હોય, જે સોશિયલ સર્વિસ વાળા નો ગ્રહ લઈને આવ્યા હોય એ લોકોનો તો ઉપયોગ એનું જમા પડે કેટલું બધું થાય. જેનું જે લોકો ધારો કે એમ કે સત્કર્મ જ કરવા આવ્યા હોય તેમ કે, અને જેમ કે સમાજની સેવા જ કરે છે અને પુણ્ય જ બાદ બાદ કરે છે એવા લોકો હોય છે, હા તે એ લોકોનું તો કરીર થાય એટલી બધી વધી જાય ને, તે તો મોક્ષ માર્ગ માંથી ચૂકી જાય એ બધા ઉપયોગ ચૂકી જાય બધો, હા એટલે એને તો પછી ત્યાં ઉપર જવું પડે ને, એને પ્રતિબંધ કરવું પડે ને. આપણા ઉપયોગ ચૂક્યા તે કમાનારા કે પ્રતિક્રમણ જ્યાં જ્યાં ખુશતું હોય ત્યાં જ કરે છે, તમને ત્યાં ખુશ હોય તો તમે કાઢી નાખો, એમને ખુશ હોય એને પ્રતિક્રમણ જુદા જુદા એટલે એમાં કઈ બહુ ઊંડા ઉતરવા જેવું નહીં, દરેક માણસે જુદા જુદા હોય. એને કે અનાચાર થાય એવા કે મને બધું આગળ છે તે એક પ્રતિબળ જ કરવા પડે, પ્રતિક્રમણ જ્યાં ખૂટે નહી આપડે દરેક માસ જુદા જુદા હોય, દરેક માસ મારા મારે હોય, મારા જેવી જાતના હોય તમારા, એટલા બધા મારા પ્રતિક્રમણ કરવાનું તમને હશે દેખાય નહીં, એટલે એ બુદ્ધિ થી ભૂલ જડે નહીં, આમના ભૂલ ના કરે પણ બુદ્ધિ થી ના કરે, એટલે સૂક્ષ્મ સૂક્ષ્મ તર અને સૂક્ષ્મ તર હોય એ અમારે પ્રતિક્રમણ કરવું પડે. અમારે તો ઉપયોગ ચૂક્યા ના બધા પ્રતિક્રમણ કરવું પડે, શું થાય ઉપયોગ ચૂક્યા, હા તે ઉપયોગ ચૂક્યા માર્ગ પોહાય નહીં જ્યાં સુધી અમારે સાહજિકતા હોય ત્યાં સુધી અમારે પ્રતિક્રમણ ના હોય, શું કહ્યું સાહજિકતામાં પ્રતિક્રમણ તમારે નહીં કરવું પડે, સાહજિકતા જેવો દેખો તમે જયારે જુઓ અમને તે ના ફેર ના દેખો, સાહજિકતામાં ફેર ના પડ્યો. તમે આવું પૂછો ને કશો વાંધો નહીં, બોલતા નથી માણસો ને તમારી અને અમારા વચ્ચે ને એટલું બધું ગેપ છે, અંતર મોટું છે તો જ્ઞાન નું અને એનું એટલે તમને એની અમને તો અમારાથી બહુ જુદા ગેપ વાળા માણસો ની જોડે અમને જીવન જીવડાવતા બહુ તકલીફ પડે છે, કે બહુ બહુ બહુ અમારા ટેસ્ટી કેપ મોટી પડે તો બહુ ત્યાં રમકડા જેવા નાના નાગોડિયા છોકરા જોડે જોડે તમને ફાવે છે કેમ, મને મને એ મને બહુ વખત વિચાર કરવાનું મન છે. આપણે કાઉન્ટર બુલિયાના સેટ રાખીએ છીએ, એટલા બધા સેટ રાખીએ છીએ જે માણસ જે આવ્યો એવી કાઉન્ટર બુલી ગોઠવી દે, એ જરા જલ્દી એ ચાવી પહેરી ખાધા પણ જોઈએ, એની ચાવી મારે ખાસ જોવો છે, મને બહુ તકલીફ પડે મારી જોડે સારું થઈ જાય તો બહુ તકલીફ પડે. બાઇક આવે ને હા જે જે કરે તે પાસે મારી જોડે વાતચીત વાતચીત કરવું, બાળક ભય ના પામે ત્યારે. પણ તમને શું થાય, તમને તો ફૂલી નાખી દીધી આ બધા લખો લોકો તમને તમને પછી તમારી ઇક્વલ પૂરી કરી મળે કે સુખ મેળવવા માટે બધાને પોતાના મિત્ર હોવા સમકક્ષાનું તમારે કાંથી લાવવાની દાદા. આ તો તમે પૂરી નાખીને ચલાવ્યું, આ તો તમે પૂરી નાખીને ચલાવ્યું. પણ તમે કોઈ તમારું સમકક્ષાનો હોય, જેમ મારો મિત્ર હોય મારી કક્ષાનો તો મને આનંદ આવે બરોબર. એવો સમકક્ષા વાળા માટે તમે શું કરો, તમારો સમકક્ષા તો પૂરી નાખવા વાળો મળે જ નહીં. આને સમકક્ષા હોતી નથી, અજોડ કહેવાય. તમારી અજોડ કક્ષા માં રહેવાનું ગમે છે તમને? કોઈ કોઈ કઈ કઈ પાછળ કક્ષા વાળો તો આવો ને, આ તો બધી પૂરી જ નાખતા. નાની પૂરી વાળા કોઈ આવે છે એમ પૂછ, તમારી કોઈ નાની પૂરી સાવ ઓછી નાની પૂરી નાખે. અને જે શિષ્ય થાય ને તે જ પોતાનો ગુરુ થશે, માટે ચાલજો. શિષ્ય થાય તે પોતાનો ગુરુ થશે, માટે ગુરુ પણ કરી દેખો પેલા શિષ્ય થઈ કયું અમને ફાયદો થાય? પેલા ને ફેરતા પેલા ના ગુરુ થઈ બેઠા અડચણ આવે ત્યારે પૂછતા આવું છે. તમે બેઠો નહીં, એ બેઠો નહીં. તમે કહ્યું તમે એના શિષ્ય થયા હો, તમે શિષ્ય થઈ પડ્યા હોય તો પછી એને શિષ્ય થયો માટે એનું ગુરુ થયું, એનો ગુરુ કહેવાય. કારણ કે એની પાસે ના આવ્યું, પોતાનું ના આપ્યું. સારું લાગે અને બઉ ઉત્તમ લાગે. હું આપવા તૈયાર હોય પડે લેબ નહીં ને, એના કરતા હું લઉં શું ખોટું. દેવનું ધોઈ દેવું, બંને નું ધોઈ દેવું, એના કરતા હું લઈ લઉં શું ખોટું. એ તો બે ધોઈ જવા તૈયાર થઈ જાય. કાલે કોઈ કહેશે કે આ ગધેડા નો મારી ફ્રેન્ડ જોડે બેસી રહ્યો, થોડી વાર બેસી લે તો ચા પીએ હું. અમને રોગ ઉભો ના થાય, જે સંસાર રોગ જગત ને ઉભો થાય એ અમને ઉભો ના થાય. મારી ને ઉભો થાય તો મને થાય શું કહ્યું? તમે મળ્યા હોય ને તો તમારો એક અક્ષર જવાબ આપી શકે. એક અક્ષરે તમારો જવાબ આપી શકે? ના, જવાબ આપે છે બધા સિરિયો ટાઈપ આપી શકે ને. સિરિયા સિરિયા કર્યા કરે ના, એકાદ જણે બધું છે. આ જવાબ અમે સમજતા નથી, મને સમજાયા જવાય છે. આ તમારી લાઈન ના છે, કારણ કે પ્રશ્ન જવાબ ના આપી શકાય. ના, બધા જવાબ ભરતા જ આપે છે. કારણ તમે એમ જ સુધી બેઠા છે કે આ મુસલમાનો છે. એટલે આ જગત માં કેટલાક દુઃખ છે જ નહીં, તે દુઃખ દુઃખ રૂપે દેખાય. તેથી મારે કાઢવા છે ને, તેથી હું કઉ છું કે કાઢો દુઃખો દુઃખો છે નહીં. આ પડવાનું મુક્તિ તે પડવાનું મુક્તિ. ડાક્ટર નું ધારેલું થવાનું નથી, ડાક્ટર ના બાપ નું ધારેલું થવાનું હિંસા પડતો છે. ડાક્ટર કે છે કે મહિના બે મહિનામાં તો તમારું હાર હવે આગળ જીવાય નહીં. આ તમારો એવું મને કહે ને કોઈ પેશન્ટ ડાક્ટર ને આવું કહે, એટલે હું કહું છું ડાક્ટર ને જ્યાં કહે તમે બે મહિના પછી નહીં જીવાના, એવું કહે છે. આપણે તેના આધારે કહો છો આવું થોડા જ બહાર આવશે. તમે જો મસાવી શકતા રહો હોય થોભડાવશો નહીં. શું કહે ચોખ્ખું કેવું છે હફડાવાની વાત નહીં, કેન્સર થયું હોત કેવું છે ને કેવું તું કહેવાનું. ના કહેવાય, હું આપું તારી સમજાય કહું છું, તારી બાઈક ને કહે જૂના અનુભવ ના આધારે દાદા મને ના એ રેકડ વેકડ ના જ હોય, રેકડ અને રેકડ ને લાગતું વસ્તુ નથી. રેકડ ને લાગતું વસ્તુ નથી એવું કેવાય નઈ. મારું શું કહેવાનું કેવાય નહીં, ભાઈ ગરીબ ના વેપતા છે. પછી પેલા એમને મળી જાય ને, હું મારી પાસે આવત પછી જાય બધા લોકો ખબર પડે બધા મારે ખોટી માંડે તો રોંગ દીધું છે. દુઃખ જેવી વસ્તુ જ નથી આપણને. તમે તો એવું કહેતા હતા ઉભા, તમે તો કહેતા કે દુઃખો સાચા છે અને સુખો કલ્પના વાળા છે. ભાષ્યમાન અનુભવ માં આવે છે, દેખેલું અનુભવ નથી આવતું. ભાષ્યમાન એટલે હા બરાબર, તમારે ગયા પછી એટલે આખી રાત ભૂત ના ભડકાટ માં મળી જવું હવામાં એના જેવી વાત. મને જ કાલે એક વ્યાયામ પડ્યો હતો, મને બે કલાક હું ના આવી કાલે પુના જવું છું, એટલે હું પુના જવું છું. તારે સાત સાડા દસે નીકળ્યા છે, પુના ગયા પણ સોળા દસ પેલા માં આઠ સ્ટેશન તો ભેગા નહીં થયા હોય અને પાછા આવે તો હું બારનું વાંચી દઈશ. પછી મને સંભળાય નહીં, હું અંદર પેલો અંદર સુઈ જવું. મને સંભળાય ને તો બોલશે કેવી રીતે, આ મને જ ભૂત છે. હું તો ફેટ ના બાળક ખુલ્લા જ રાખું છું, બાણું ખુલ્લું જ રાખું છું. એ મેં વિકલ્પ કર્યું, બધું વ્યવહાર માં ખોટું દેખાય છે. આ વ્યવસ્થિત જ્ઞાન હું આપનારું છતાંય પણ મને ભૂત તો બેઠું. ભૂલી જાય એટલે આવું કોઈ ઘર બને છે બોલા વગર પણ ના ભૂત તો કહી જાય. વ્યવસ્થિત જ્ઞાન હું આપનારો છતાંય પણ એ વ્યવસ્થિત હું જાણું બધા વ્યવસ્થિત છે છતાંય. થોડી કોઈ પણ કામમાં વ્યવસ્થિત છે એવું આપણે માનીએ તો ખરા, પણ પ્રયત્ન કરવા માટે થોડી ચિંતા અને થોડા ભયની તો કામ કરવા માટે જરૂર રહેશે જ. એટલે ભય આવીનું ગોદરે હા, જો ત્યાં ભય વગર હોય તો લાંબાથી ઊંઘી જઈએ. અને લાંબુ છે હોય એવું છે નહીં, આ જગત પોતે છે જ અમારું, પોતે છે જ નહીં અમારું. આ આખી ડ્રામામાં પોતે છે જ નહીં. બાયડું મને સંભળાશે નહીં. આવું બનતું નથી, પણ કાલે આ બન્યું છે ને આજે, કારણ કે જે વેદના ભોગવવાની છે તે ભૂલકો જ ના. કાલે અમારે શું વેદના એટલે આવું છે આ ખેલ બધો જગત નો ખ્યાલ. બધા માસમાં ને શું લાગે જેવા નીકાળી બધા હાથું લાગે ના લાગે. હવે અહીંથી પાછળ બધી પડે બતાડીએ તો પછી એનું જજમેન્ટ કોણ આપે? આ બે માં હાથું કોણ? આપણું ટોળું કઈ વ્યવહાર નીકાળી છે એ કહેતી કે એવું બધું ખોટી વાત છે. હવે એનું જજમેન્ટ કોણ કરે? હવે ચેતા રાખે એ જ ના, અમે જજમેન્ટ સાચું આપીએ. અમે ત્યાં હોય તો જજમેન્ટ સાચું. અમે એટલું જ જાણીએ કે આ વ્યવહાર નીકાળી છે એવું બીજા કોઈ માણસ કે છે. આ વાક્ય મને બહુ ગમ્યું. આ તો હું જાણું કે આ દાદર નું સ્ટેશન છે. શું સમજવું? અરે આ ચોપાસે વધેલ ભાઈ મહારાજ કે છે, આ તો તદ્દન વાત ખોટી. એટલે હું સમજુ કે સાબરમતી સ્ટેશન છે. પછી ગાડી આવશે. આ પેલા સ્ટેશન એ વાત છે, બધાને લાગુ ના થાય. બધાને લાગુ થાય તમને કેમ લાગે? પણ અમે બધા સમજી દઈએ. પેલો કે તદ્દન વાત ખોટી. હા બરોબર, શું તારું કયું સ્ટેશન સમજી દઉં? કયા સ્ટેશન ગાડી દી છે? પણ મારે ઝઘડો ક્યાં રહ્યો? એનો વ્યૂ પોઈન્ટ છે. એનો વ્યૂ પોઈન્ટ છે. એનો વ્યૂ પોઈન્ટ છે. ના વ્યૂ પોઈન્ટ નહીં, કયા સ્ટેશન ગાડી ઉભી રહી છે મને દેખાય તો પછી ભાગ્યો ક્યાં રહ્યો? અમારી દ્રષ્ટિ છે ને તમારી માફક છે ને, તમારી દ્રષ્ટિ છે ને દાદા તદ્દન હંમેશા ફ્રેશ હોય છે. એટલે વિચાર છે કે જૂનો નથી હોતો. બધા બધા જૂના વિચારો હોય છે, જેટલો જૂનો એટલો સારો. એટલે જૂનો એટલે ઘરડો નકામો હોય છે એ વિચાર, અને એનામાં કોઈ જાતની તાજગી નથી હોતી. તમારા બધા વિચારમાં છે ને દાદા તદ્દન ફ્રેશનેસ હોય છે. એ ક્યાંથી આવે છે? એ કેટલી ખોટે થાય છે. તમારે એવું છે ને, આનો ઉપાય બીજો કશો નથી. આપણે જયારે દહીં બલોઈએ દૂધ ને આખરી ને એમાં કોઈ દાડો વરે નહીં. મારી જોડે બેસ બેસ કરશો તો તમારી શક્તિ ઉત્પન્ન થશે. સીધી ડિરેક્ટ ડિરેક્ટ શક્તિ ઉત્પન્ન થાય. થોડી ખાલી બેસવાથી ગપ્પા માર પછી હું ઉભો પીયા કરું તો ગપ્પા માર્યા કરું. એના શક્તિ ઉત્પન્ન થઈ જાય. બરાબર. પેલા મુસલમાને પેલા મુસલમાન આપણે પૂછી દઉં, કઈ ગામ ગયા હતા આપણે? બિહાર. ના એ પેલા મુસલમાન ગાડીઓ ત્યાં સાબરમતી ઉભી રહી છે. પછી હવે એને નીકાળી કેમ કરે? એથી જવું તો રહ્યું જ ને. કોલસા લેવા પડશે, પાણી લેવું પડશે. આ દાદર વાળો નીકાળી કે વખતે કે ચાલ ને આવે થોડા કોલસા ધીમે ધીમે લઈ જઈશું. અરુણાબેન પૂછે છે કે આપે વ્યવહાર ને નિકાલી કયો એ બરાબર છે, પણ એમાં કોઈ ક્યાંક અનૌપચારિક વ્યવહાર થાય હોય છે તો ત્યાં આગળ ચાર્જિંગ ભય સ્થાન કયા આંકે છે? ચાર્જ થઈ જાય એવા અમારા ભય સ્થાનો કયા? ચાર્જ થાય એવા ભય સ્થાન હોતા જ નથી, પણ ચાર્જ નું શંકા પડે ત્યાં આગળ ચાર્જ થઈ જશે. શંકા પડે તો એ ભય સ્થાન ચાર્જ જ વાળું માનવું. શંકા એટલે કેવી શંકા? ઊંઘ ના આવે એવી શંકા. એટલે મૂળ વાત તો દાદા પછી ડિસ્ચાર્જ ની અંદર આપડે ભાવ મન પર જ આવીને રહ્યું ને, ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ રૂપે જોવાનું. આપણે જ્ઞાન પછી નો પુરુષાર્થ કયો, ભાવમન ઉપર છોડી દેવાનું કે પસ્તાવો કરવાનો? ભાવમન હોતો જ નથી, પણ ભાવમન જયારે કાચું અજ્ઞાન હોય ને તેને ભાવમન હોય વખત ની જરા હોતું નથી. કાચું જ હોય કચાચ વાળું જ્ઞાન હોય. આ જ્ઞાન પૂરું સાંભળ્યું ના હોય, પૂરું બોલ્યો ના હોય, તેનું કાપી પડી જાય. ત્યાં નવું એન્જિન ચાલે નહીં, નવું એન્જિન ચાલુ ના થાય. પસ્તાવો એકલો કરવાનો છે, પસ્તાવો તે આપણે નહીં કરવાનો. ફરિયાદ ના કરે એમ શું કારણ? જાગૃતિ નાખી અને અવિનાશી જાગૃતિ નથી, ભારત નથી, નાશન ચીજોમાં જાગૃતિ છે. ઘરો બારો છોકરા પૈસા એમાં તેમાં નોકરીઓ વેપાર ધંધા માન તાન માનમાં તાનમાં બધામાં જાગૃતિ રહે. અને સાચી જે વસ્તુ છે ત્યાં જાગૃતિ જોઈ નથી. બધા ભગવાન કહ્યું કે આખું જગત ઊંઘે છે, કે પોતાના હિતા હિત નું ભાન ગમતું છે. પોતાનું હિત તેમાં છે અને અહિત તેના છે તેનું ભાન નથી. એને કરવું પડે છે ને નહીં કરવું પડે? કરવું જોઈએ. હે કરવું જોઈએ. આ બધા હિસાબ આપડે ભોગવવા પડશે. જેટલા બંધવા એ તબજ છે, જેટલી જેટલી મજબૂતી હોય તબજ છે. પછી ભૂગોળ થી વખત સહન ના થાય ને રડાય એના કરતા ત્યારેથી ચેતી ને જ બાજ જોઈએ. ક્યાં રહેતી બેન? જાતે આપી ના શકો પણ નિમિત્ત બતાડો, નિમિત્ત ભેગું કરી આલો, તો નિમિત્ત ભેગું થાય આપણું કામ થઈ જાય. પછી વાંચર બાંધર રાખી છે, વાંચર બાંધર રાખી છે. ચિંતા થોડી ગમે ના ગમે, બહુ મજા આવે. હે, બહુ મજા આવે ચિંતા જાય, બહુ મજા આવે. અમે ચિંતા સુધી કઈ મજા નહીં આવે, આ બધા ચિંતા સુધી કઈ નહીં મજા આવે. બીજામાં અમારી આજ્ઞામાં રહે નઈ એટલે મજા કીધું છે. આજ્ઞા બના રહેવા એવા કારણો હોય છે, પણ એ કારણો એટલો જોરદાર નથી. જો આપણે ચુરાતન હોય તો બધા ભૂત નાખી જાય, નહીં તો આપણે ચુરાતન ના હોય ને તો રાતે મેં અહીંયા આગળ એમ ચારો ફગડે ને ત્યાં ચુરાતન નવાના તો ત્યાંથી એવું લાગે છે. ચારો ફગડે ને જોડે ત્યાં છે આગળ ઊંઘ આવે ખરી. ચિંતા હોય તો શું આપવાનું કારણ છે? મોક્ષ થાય ને, મોક્ષ થાય ને કર્મ બંધાય તો અટકે, ચિંતા વાળા કર્મ બંધાય. આવક ને જાવક દેવું, આપડે આવક બંધ કરી દેવી છે ને, આવક બંધ કરવા દેવી છે. એ આવક બંધ કરવા દેવી છે. ત્યાંથી મુક્ત થયો, કે ત્યાંથી જે મુક્ત થયો સંસાર ના ભાવો થી મુક્ત થયો. આ શેનાથી બંધાયેલા છે? સંસાર ભાવ થી બંધાયેલા. સંસાર ભાવ તમે સંસાર ભાવ કયો આવે છે? મુક્ત થયા છો આવે ત્યારે કોઈ આવતો નથી. તમે તો ચાય તમે જાતે પીઓ છો, નાસ્તા તમે જાતે કરો છો, થોડું આપણે કોણ છે એવું જાણીએ ત્યાંથી ચાર્જ બંધ થતું બંધ થઈ જાય. અનંતકાળથી ભસાઈ ભસાઈ કેટલા અવતાર પિરિયમમાં ગયો, નર્ક ગતિમાં ગયો, દેવ ગતિમાં ગયો, મનુષ્ય ગતિમાં ગયો, મોક્ષ બધા ગયો એવું નથી, સાંભળ્યું નથી. કારણો નથી જેથી કીધું મુક્ત નથી. એક અવતાર જ્યાં મોક્ષ મળતો હોય તે ક્ષેત્રમાં જવું પડે. ક્ષેત્ર મારી ઈચ્છા ખરી, મારી ક્ષેત્રમાં જવાની આજે જવાની ઈચ્છા મીઠું નાખી દે એને વાઈફ છે બેઠા છે એમને જૈન ધર્મ નો બહુ જ આપણે ધારીએ કે નથી બાંધવા તથા બંધાઈ જાય એમ કે સંસારમાં રહે એટલે બંધાય જ ને આપણે ધારીએ કે નથી બંધાવા તો બંધાઈ જાય તો પછી એનો ઉકેલ જ નહીં આવે ને કર્મ બંધાય ખરા પણ જે અહીં બંધાય છે એના કરતા ત્યાં આપડે સ્વાધ્યાય માં હોય ને આખો દિવસ અરે એમને દીક્ષા લીધી ત્યારે બહુ બંધાય તો આહું બહુ ના જેવો છે બંધવાય ખરું છે પણ આપડે સાસુ બહુ જેવું એમ તો પાર વગર ના કસાય ક્લેશ બધા છે મહાસતિઓ અમને કહે પછી હે અમને આઈને કહે એક આગળ હું લખે કે અમારે તો હા હું કદાચ બોલવા છે કે હું તો ત્યાં ભણતી હતી એટલે મને આ બધો ખ્યાલ નથી કારણ કે હું ત્યાં જ ભણી છું એટલે હું ત્યાં જ ભણી છું એટલે આ બધો મને ખ્યાલ નથી એમ કયો ખ્યાલ નથી હા બધું હું તો ત્યાં જ ભણી છું એમ સાધુજી મહારાજ પાસે સાધુજી મહારાજ પાસે જ હું ભણી છું આ બધો મને ખ્યાલ નથી કે કયો ખ્યાલ નથી ઉપર તો ઉપર દેખાય ને આ સંસારમાં કર્મ છૂટે એમ નામ જૈન ધર્મ બરાબર છે સંસારમાં કર્મ છૂટે એનું નામ જૈન ધર્મ કર્મ છૂટે કેવી રીતે ત્યાં કે અહંકાર જાય તારે તમારે અહંકાર જતો રહ્યો છે જ્ઞાની હોય જાણે ને આપણે આપણું ન જાણી શકીએ એ તો જ્ઞાની હોય જાણી શકે આપણે આપણું ન જાણી શકીએ શું નામ તમારું પ્રભાબેન પ્રભાબેન હા પ્રભાબેન આમાં પછી મારે બેઠો એમ કે તમારો અક્કલ નથી મૂર્ખ જેવા ગધેડો છે અક્કલ જેવા વગર ના તો કે પછી અસર થાય કે ના થાય તમને કોઈક વાર થઈ જાય થોડી પણ પછી આપડે એમ માનીએ કે ખોટું છે પછી જતું કરીએ હેરાન કરતા નથી પેલા ભરી કરી લો ત્યાગ માં તો અત્યારે ત્યાં જ્ઞાન સિવાય કસાયો નું વાતાવરણ થઈ ગયું છે શું થયું છે પ્રગટ ને ક્યાંથી ના ઉપકારી ને ક્યાં પ્રગટ ના ના ચાલે પ્રગટ જ્ઞાન ના ઉપકાર પ્રગટ હોય તો ના હોય કામ ના થાય કોણ સિક્કો મારી આલે નાની હા પ્રગટ ના હોય તો હજી કોઈ સિક્કો મારે કોણ ના ચાલે બીજા મારે તો ચાલે નહીં હા નાની નો સિક્કો લાગે તો ચાલે નાની નો સિક્કો મારે તો ચાલે સિક્કો રાયચંદ્ર ખરો આવી ગયો છે ધર્મ નું મૂળ ધર્મ નું ધર્મ એમાં કોઈ ભેદભાવ નહીં, ધર્મ એટલે ધર્મ. ના, બે પ્રકારના ધર્મ જગત માં ચાલે છે. જગત માં જે ચાલે છે ધર્મ, એ પૌગોલિક ધર્મ છે. કેવો છે? પૌગોલિક ધર્મ ની વાત નહીં. હા, સ્વધર્મ, આત્મધર્મ, આત્મધર્મ. હા, એનું મૂળ પોતાનું અજ્ઞાન દૂર થવું. એ શું થયું? અજ્ઞાન દૂર થવું છે તો એનું મૂળ ચાલુ થઈ ગયું, પછી ઉભવા મારે. પણ લોકો કે શું કે છે, ધર્મ ની ભાષામાં મૂળ લોકો શું કે છે? આપણા જે ધર્મી લોકો છે, એ ધર્મી લોકો શું કે છે? શું કે છે? કે દયા ધર્મ કો મૂળ હૈ. દયા ધર્મ એ બોલનો જે છે ને, એ પૌગોલિક ધર્મ. પૌગોલિક ધર્મ, હા, પૌગોલિક ધર્મ ની દયા મૂળ છે. દયા તો અહંકારી ગુણ છે. શું છે? આત્મિક ગુણ ની. ના, આત્મિક ગુણ તો કરુણા હોય. કેવું? કરુણા. આત્મા, આત્મામાં હિંસા, હિંસા દેવ ના હોય ને. દયા, નિર્દયતા દેવ ના હોય. એવું પડે ને, જ્યાં દયા હોય ને ત્યાં નિર્દયતા હોય જ. શીતલનાથ ભગવાન ના સ્વરૂપ માં પરદુઃખ છે જ અને રીઝે છે. પરદુઃખ છે જ અને ઈચ્છા કરવા એ બી હોય. અને પરદુઃખ ને પરકાના દુઃખ જોઈને આમ અનંત થાય છે. રાજી થાય છે, એ તો રૌદ્ર ધ્યાન કહેવાય. પણ એમાં એક અને આ દયા ભયા, તો દયા ધર્મ નું મૂળ તો શું છે? કે આ જગત માં ધર્મ કરવો છે તો દયા મુખ્ય હશે તો ધર્મ થશે. પણ જયારે મોક્ષે જવું છે ત્યારે કરુણા જોશે. શું છે? કરુણા જોશે. હા, દયા તો આપણે જે સારું બોલે આપણી જોડે તેની જોડે દયા રાખીએ, જો અવું બોલે તેની જોડે શું કરીએ? બોલે, જે બોલી જાણીએ એની સાથે આપણે સારું લાગીએ. પણ બોલી ને જાણતો હોય, દાખલો આપણે એનું ઉદાહરણ. એક આવતો બહુ વધુ ગતિ મજા આવી. શું પડે ને? મગજ જડ થઈ જાય. જેટલી હિંસા કરશો પછી એક ઇન્દ્રિય ની કરશો તો મગજ જડ થઈ છે, બે ઇન્દ્રિય ની કરશો, ત્રણ ઇન્દ્રિય ની કરશો, ચાર ઇન્દ્રિય કરશો, મગજ જડ થયા કરશે. અને જે હિંસા હિંસા હશે તો મગજ ખુલ્લું ખુલ્લું થશે. શું છે? મગજ ખુલ્લું થશે. અહિંસા હશે એટલા હિંસા હશે તેટલું મગજ જડ થયા કરશે. આ થોડો ઘણો હિંસાનો ભાવ નથી જૈનમાં, તેથી એમના મગજ બહુ સારા ચાલે છે. હિંસા તો બહુ નુકસાનકારક, બહુ નુકસાનકારક. કારણ કે ભગવાનને હિંસા કરે છે. કઈ પણ જેની હિંસા કરે છે ભગવાનની હિંસા છે. આપણે તો આત્મા સર્વ માં આત્મા દેખો. હા, ગણપણ માં ખરું પામી ગયા. આમ આ મુસલમાન ની દુકાન હોય ને, પેલા મુસલમાન મુસલમાન શાક વેચાય છે તે દુકાનો જુએ ને તો ચીતરી ચડે. શું? પણ આપણે આત્મા જોઈએ એટલે ચીતરી ચડે. જ્યાં તો આત્મા દેખાય, દેખાય છે ને. પૂતળું મરી ગયું હતું, મરી. અને પેકિંગ ને માની બેઠા છે, મોત ભયલા. એ ભૂલ તે નાની ખુની કહેવાય. સાફ ને સાફ ને શુદ્ધ શુદ્ધ રાખો. બધા 12 મહિને કરો એક દાડો. તે લુગડા, આખું લુગડું બોલી નાખે. તારે કેટલા પ્રતિકોણ થાય છે? વ્યક્તિગત કોનું કરવું પડે કે જેની જોડે આપણને થતું હોય? સામૂહિકમાં તો આપણે પૂર્વ ભાવના કર્યા હોય, બીજા બધા કર્યા, ઓળખતા ના હોય, આ ફરે તમને કઈ વાગ્યું મારાથી એવું તો હું જાણતો ના હોય, એ બધું સામૂહિક. અને હું જાણતો હોઉં કે મારાથી તમને પગ લાગ્યો છે, એ તો પછી હું વ્યક્તિગત કરું. તરત જ કરી નાખવું જોઈએ. આપણે જાથું પ્રતિક્રમણ કહીએ છીએ, સામૂહિક પ્રતિક્રમણ, પેલું જાથું પ્રતિક્રમણ, એ સામાયિક. તમે આવું સામાયિક પ્રતિક્રમણ નથી કરતા? નહીં, કેવું કહ્યું તું કે આ બે ને એ બધું મારું નથી, એવી રીતે સામાયિક કહ્યું તું? પણ સાહેબ, સૂત્રમાં બધું આમ જ બોલતી છીએ, પણ વર્તનમાં નથી લેવા મુકાતું. સૂત્ર જયારે સામાયિક લઈ છીએ ને ત્યારે આવી હોય આપણ, આપણે આ જ્ઞાન લીધેલું, જ્ઞાન લીધેલું સામાયિક કાય ઉત્સર્ગ પૂર્વક કરે, કાય ઉત્સર્ગ પૂર્વક, કાય ઉત્સર્ગ, કાય ઉત્સર્ગ પૂર્વક આપણું સામાયિક કરે, બહુ કિંમતી, બહુ કિંમતી. અરે આપણા તો આ જે અંદર ત્યાં પ્રતિકોળ કરે છે ને, બહુ કિંમતી. બબ્બે ત્રણ ત્રણ કલાક સુધી તો જગત જગતનું યાદ જ ના હોય કશું, અને ક્યાંય મય દેશો જ દેખાયા કરે, ત્રણ ત્રણ કલાક સુધી દોષો દેખાયા કરે. કેટલા કલાક તેમ કરી દે કોઈ પ્રતિકોણ કહેવાય, અને આ નિર્જીવ પ્રતિકોણ કહેવાય. આનું પુણ્ય બંધાય, નકામું જાય નહીં, પુણ્ય બંધાય ને. ત્રણ દસ 1977 દિવ્યાનીબેન ઠક્કર ના ઘેર વડાલા કરો એટલે ઉપયોગથી જ ખરેખર દેખાય છે. યાદ કરવાથી તો વાર ના પડે, તો ઉપયોગથી જ દેખાય છે. યાદ કરવામાં તો આમ કરવું પડે, યાદ કરવાથી તો આવરણ આવી ગયા. આવરણ આવે તો યાદ કરવાનું હોય, આના તો ઉપયોગી છે એટલે દેખાય છે. આપણે ફલાણા પીના ભંગે થઈ જાય એટલે ભાગ કરવી પછી ભાગ કરવા યાદ થાય મેમરી એટલે એક કલાક સુધી યાદ ના આવે. આવરણ મોટું હોય ને લાંબુ વાદળ તો કલાક સુધી યાદ ના આવે. તમે યાદ આવ્યું પછી કલાક સુધી વિચારો વાદળ લાંબુ હોય, જય સુધી મોટું લાંબુ વાદળ આવે ને કલાક સુધી દેખાય નહીં. જય કોઈ ફરક 5 મિનિટમાં દેખાઈ જાય, તો 2 મિનિટમાં દેખાઈ જાય. એ સ્મૃતિમાં નહીં આવે, ખબર અનુભવ નથી એ યાદગીરીમાં અનુભવ આવે ને. તમને યાદગીરીમાં અનુભવ આવે, ભૂલી જાય પછી કલાક સુધી ખબર ના પડે. યાદ કરવા માંગો તો ના થાય. કેટલા પ્રતિક્રમણ દ્વારા સાયન્ટિફિક વિધિ યાદ આવે તો અડધી વિધિ થાય ને બાકી પૂરી ના થાય. પેલા પરગોટા પણ બનાવતું છે પ્રકૃતિ બંધાય. કેટલાક મોટો થઈને અહીં નહીં છૂટી જાય, કેટલાક બધી કઈ દૂર ચાલે, કેટલાક કઈ ચાલે, એવી રીતે પ્રગતિ બની જાય. આ તો માણસ જાતિ એટલી જ, બધા જીવોમાં માણસ જાતિ એટલી જ એવી છે કે જેને અહંકાર નો ઉપયોગ કરવા લાગે, અને તેથી આ ગુંચાઈ છે. તેથી સહજ ભાવ હોત ને બધા જાનવર એમ કહેશે, દેવ એમ કહેશે, તો આ મોક્ષ ચાલ્યા જ કરે. થોડા અહંકાર નો ઉપયોગ કરે છે ને એમની બધી ગતિ પાછું, આ સીજન ગતિ પર કોણ થાય, ગધેડા કૂતરા કોણ થાય, કોણ થાય? ગધેડા વાળા બીજા માટી છે ના, બધું સર ગધેડા ના થાય, માટી છે ના થયા. આ મનુષ્ય પાસે એનું ગધેડા કૂતરા ભેંસો ગાયો જગતની સેવા કર્યા કરે. દાદા દેવો માં પણ સહજતા ખરી, દુઃખી કોઈ ના મળે, દુઃખી ફક્ત મનુષ્ય, બીજા કોઈ દુઃખી નથી.